સીધા સાદી લીલાઓ ચાલતી રહે, જેની અંદર આવો કોઈ પ્રસંગ આવે નહીં, તો એ પ્રકારની સેવા છે એ આવા રાજસી કે એવી પ્રકૃતિના જે ભક્તો છે એમને સંતોષ ના આપી શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ આપણી પરંપરાએ આપણી સેવા પ્રણાલી પણ એવી સુંદર વિવિધતાપૂર્ણ રાખી છે કે જેમાં જેને જે જાતનો મનોભાવ પ્રભુ પ્રત્યે હોય એને સંતોષ મળી જાય. એટલે ખાટું ખારું તીખું કડવું જેટલા રસો જે ભોજનમાં હોય એ આપણે જીભના જેટલા સ્વાદ છે બધા આપણા ભોજનની અંદર હોય છે, એમ પ્રભુ સેવાની અંદર પણ પ્રભુની લીલા સ્વરૂપ ગુણના ભેદથી એ બધા પ્રકારોનો સમાવેશ આપણે ત્યાં થયેલો છે. તો ભગવાનના ગુણ અને સ્વરૂપ છે, ભક્તોના પણ એ રીતે ગુણ ભાવ અથવા તો અવસ્થાના ભેદથી આપણે એને વિચારી શકીએ છીએ કે જેમ પુષ્ટિને જીવોના પ્રકાર છે એ જીવોનું સ્વરૂપ છે અને એમની જે ભાવનાઓ છે એ ભક્તોના ગુણ છે. તે સિવાય ગુણોની અંદર સાત્વિક રાજસ અને તામસ એને પણ આપણે ગુણ તરીકે જોઈ શકીએ છીએ અને ભક્તિના એ પ્રકારના ભેદ પણ હોય છે એનું વર્ણન ભાગવતમાં કર્યું છે. આપણે પ્રકરણ વિભાગ જે 10મા સ્કંદનો છે એને જોજો તો સાત્વિક રાજસ તામસ અને ગુણ પ્રકરણના ભેદથી શ્રી મહાપ્રભુજીએ એ ભક્તોનું વિભાજન કર્યું છે. તો એ પણ ભક્તોના ભાવ છે તે અનુસાર પ્રભુએ લીલા પ્રકટ કરી છે. એ લીલાના રૂપમાં પ્રભુ જ્યારે એ ભક્ત સામે જાય છે તો એ ભક્તને ફલાનુભૂતિનો અનુભવ થાય છે. આ પુષ્ટિમાર્ગી ગુણ સ્વરૂપ ભેદથી પ્રભુની ફલરૂપતા છે. હવે આ આટલો વિષય આપણે 2 દિવસમાં જોયો છે. અત્યારે હવે આપણે ફ્રેશ સબ્જેક્ટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, ચર્ષણી જીવનો. પુષ્ટિજીવનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ કર્યું, એટલે માર્ગભેદ, જીવનો સ્વરૂપ, એના દેહ અને એની ક્રિયા અને એનું ફલ, આમ પુષ્ટિજીવનું પ્રકરણ શ્રી મહાપ્રભુજીએ સાંગોપાંગ સંપન્ન કર્યું. વચ્ચે પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદે જે ગ્રંથ છે એના શીર્ષકના અનુસાર પુષ્ટિ પછી પ્રવાહી જીવના વિષયમાં નિરૂપણ આવવું જોઈતું હતું, પરંતુ શ્રી મહાપ્રભુજી એક જીવોમાં એક વિશિષ્ટતા જોઈ રહ્યા છે કે જગતની અંદર બધા જીવો એકદમ પોતાના ટ્રેકને પકડીને ચાલતા હોય એવું નથી જોવા મળતું. કેટલાક જીવો એવા હોય છે કે જે લોકો પોતાના પાટે ચડી ગયા છે તો એ પાટે જ ચાલી રહ્યા છે. તમે કોઈ વખતે રસ્તામાં જતા હો, ખાસ કરીને સાયકલવાળાઓને તમે જોજો, મોટું વાહન હોય એ લોકો તો ફરજિયાત ડાબો કે કોઈક મધ્ય માર્ગ પકડીને ચાલે, પણ સાયકલવાળાઓ છે એમને એ માફક નથી આવતું, એ આમ આમ આમ આમ આમ આમ આમ આમ આમ આમ આમ આમ આટી ઘૂટી એ લોકો કરતા જ રહે. એ લોકોનો કોઈ માર્ગ નિયત નથી હોતો, ક્યારેક જમણે જગ્યા જ્યાંથી મળી જાય નીકળી શકાય ત્યાંથી નીકળી જવું, આ જ એકમાત્ર સિદ્ધાંત સાયકલનો હોય છે. એટલે વાહન જે ચલાવનારા છે એમને ટ્રેનિંગ જ્યારે આપવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે બીજા કોઈ પણ વ્યક્તિ કરતાં સાયકલવાળાથી 4 ફૂટ છેટે રહેવાનું, કેમ કે એમાં કંઈ જ પ્રિડિક્ટ કરી ન શકાય કે શું આ ટર્ન લેશે ક્યારે. એટલે જેટલું બને એટલું, જેટલો અવકાશ હોય એટલો એનાથી આગળ રહેવું જોઈએ. તો જે વ્યક્તિ ચાલનારા જે પ્રકારના છે તે અનુસાર નિયમો બને છે, એમ શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત જોઈ રહ્યા છે કે કેટલાક જીવાત્માઓ સૃષ્ટિમાં એવા છે કે જે લોકો વિષયાસક્ત છે તો વિષયમાં જ રચેલા પચેલા છે, એના સિવાય એમને બીજું કંઈ સૂઝતું નથી. કેટલાક જીવાત્માઓ વેદ મર્યાદાના કાયલ છે તો વેદ મર્યાદા સિવાય એમને કંઈ સૂઝતું નથી, બસ લકીર કે ફકીર એ ચાલી રહ્યા છે. કેટલાક જીવાત્માઓ જે ભગવનિષ્ઠ છે તો પ્રભુના ચરણારવિંદ પકડીને બેઠા છે, ત્યાંથી હલતા નથી. પણ આ 3 સિવાય કેટલાક જીવો એવા પણ છે કે તમે ગોકુલમાં ગોકુલદાસ, મથુરામાં મથુરાદાસ, જ્યાં જાઓ ત્યાં તમને વ્યક્તિ મળી જાય. આપણે નક્કી ન કરી શકીએ કે તમે પુષ્ટિમાર્ગી છો, સ્વામિનારાયણ છો, સ્વાધ્યાય સંપ્રદાયના છો કે શું છો, એ આપણે નક્કી ન કરી શકીએ. આનો શું ઉપાય? આ જીવોને આપણે કયા ખાનામાં મૂકવા, એ બહુ મોટી મૂંઝવણ છે. થોડા સમય પહેલા ગાંધીધામથી એક છોકરો જોધપુર ભણવા માટે ગયો દૂરદર્શનની ટ્રેનિંગમાં. એ બિચારો બહુ સીધો સાધો સરળ પ્રકૃતિનો, વૈષ્ણવ પરિવારનો. હવે જોધપુર એના માટે અજાણ્યું, એને હોસ્ટેલ કે રૂમની વ્યવસ્થા કરવા માટે એના પિતા સાથે ગયા. એને મનમાં એમ કે ગામમાં કોઈ એકાદ વૈષ્ણવ મળી જાય ક્યાંક તો એને ભણતરની સાથે સાથે સત્સંગ પણ પ્રાપ્ત થાય. હવે જ્યાં કોઈ કાર્યવશ ફોનના બૂથ પાસે ઊભા હતા ત્યાં એક સરસ મજાનું તિલક અને બંડી ધારણ કરેલી એક વ્યક્તિ એને દેખાઈ, એટલે એકદમ હરખાઈ ગયા. ત્યારે ચલો આપણે વિચાર્યું હતું ને તત્કાલ આપણને મળી ગયું, મળ્યા એટલે જય શ્રી કૃષ્ણ કર્યા. એમણે જય શ્રી કૃષ્ણ કર્યા કે તમે પરદેશી લાગો છો. હા, પરદેશી છીએ, મારો છોકરો આમ તે બધી વાત થઈ. તો હા, અમે પણ વૈષ્ણવ, તમે પણ વૈષ્ણવ. થોડી વાર થઈ કંઈક વાતચીત કરતા આમ ખંજવાળ આવી હશે, તો એણે આમ કર્યું તો એમાંથી ગળામાં કંઠી સ્વામિનારાયણની દેખાણ. એ બોલા ચોંકી ગયા કે આ શું થયું, જય શ્રી કૃષ્ણ કર્યા અને ગળામાં કંઠી સ્વામિનારાયણની. તો એમણે એમ વિચાર્યું કે જોધપુરના વૈષ્ણવો કદાચ આવી જાતની કંઠી પહેરતા હશે. એમણે એવો વિચાર, સરળ પ્રકૃતિના એટલે એમણે સાચો સીધો વિચાર જ આવે, આડો વિચાર આવે નહીં એમનો. એટલે એમણે સહજ પૂછ્યું કે અહીંયા તુલસીજી આવા આવા મણકાવાળા તુલસીજી થાય છે, મણકંઠી આવા મણકાની હોય? ના ના, આ તો હું રાજકોટ ગુરુકુલમાં ગયો હતો ને ત્યાંથી અમને પુરાણી સાધુજીએ આ કંઠી પહેરાવી દીધી. એનું માથું કંઠી ગયું, કુષ્ટિમાર્ગી હતા તો ત્યાં રાજકોટ ગુરુકુલની અંદર. તો ના, એ તો હું ત્યાં માતાના મઢની યાત્રાએ ગયો હતો કચ્છમાં, કોટેશ્વર મહાદેવના દર્શન કરીને આવ્યો. ભાઈ ત્યાંથી પાછો આવ્યો ત્યારે રાજકોટની બસ મળી એટલે રાજકોટમાં ગયો. હવે ખાવું પીવાની રહેવાની સગવડ ત્યાં મળે એટલે ત્યાં ગયા. ત્યાં પુરાણી સ્વામીએ અમને કીધું કંઠી પહેરી લો, એટલે કંઠી પહેરી લીધી. ત્યાંથી પછી હવે હું અહીંયા જોધપુર મૂળ લોડમાં આમ વૈષ્ણવ છું, આમ હું વૈષ્ણવ છું. હવે આને શું સમજવું, આ વાતને કેવી રીતે સમજવી? આ કેસ એવો અટપટો છે, મહાપ્રભુજીને નથી સમજાતો આ, કે આ જીવને કઈ કક્ષામાં મૂકવાય છે મહાપ્રભુજીને પણ સમજાતું નથી. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે કેટલાક જીવો તો એવા છે કે જે પોતાના જીવનનું એક દિશા છે નક્કી કરી શકે છે. પ્રવાહી તો પ્રવાહી, મર્યાદા તો મર્યાદા, પુષ્ટિ તો પુષ્ટિ એમ. પણ ઘણા બધા જીવો એવા પણ હોય છે કે જે પોતાની દિશાને નક્કી કરી જ નથી શકતા. એ સાયકલની જેમ આમ આમ આમ આમ આટા ફેરા કરતા જ્યાં જગ્યા મળે ત્યાં ઘૂસી જાય, પાછા નીકળી જાય, પાછી જ ઘૂસી જાય, પાછા નીકળી જાય. એ અનપ્રિડિક્ટેબલ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ત્રણ જીવોની કક્ષામાં એક ચોથી કક્ષા ચર્ષણી જીવની બતાવી. ચર્ષણી એટલે ભટકતા. જેમ જીવાત્મા છે એને જ્યારે કોઈ શરીર ન મળે તો એ ભટકતો રહે, ક્યારેક કોઈકના અંદર ઘૂસી જાય તો ત્યાં એનો આવેશ પણ આવી જાય, લોકો ઢોળતા હોય છે એમ. એમ કોઈકની અંદર કોઈકની જીવાતમાં ઘૂસી જાય, વાસો આવે, આવેશ આવે, એવી જાતનું લોકો કહેતા હોય છે. ઘણા લોકોને એવા માતાજી પણ આવતા, પછી મારકૂટ કરે તો નીકળી જાય માતાજી પાછા એમાંથી. તો એવી રીતે ચર્ષણી જીવો છે એ લોકો પણ આમ ભટકતા રહેતા હોય છે, જ્યાં જગ્યા મળે ત્યાં ઘૂસી જાય. એ કક્ષા એ છે કે જેને કોઈ વર્ગમાં મૂકી નથી શકાતી. અને ખૂબી એ છે કે એ લોકો જ્યાં પ્રવેશ કરે છે ત્યાં પ્રવેશ કર્યા પછી એવું લાગે કે આ તો પરમ ભગવદીય છે, એમ એવું જાતનું એમનું સ્વરૂપ ત્યાં પ્રગટ થાય. જે જે જગ્યાએ જાય ત્યાં એમની ખ્યાતિ એવી થઈ જાય કે આ તો પરમ ભગવદીય છે. પુષ્ટિ માર્ગમાં હોય તો પુષ્ટિના પૌભ થાય, બીજી કોઈ જગ્યાએ તો ત્યાંના પૌભ થઈ જાય. એવું એમના અંદર કોઈ કુદરતી સામર્થ્ય પ્રભુએ સ્થાપિત કર્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ જીવો ચર્ષણી કક્ષાની અંદર સ્થાપિત કરવા જોઈએ. ચર્ષણી શબ્દ વાચ્યા હસ્તે તે સર્વે સર્વવર્તમસુ ક્ષણાત સર્વત્વમાવાંતિ રુચિસ તેષામ ન કુત્રચિત તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. શ્રી મહાપ્રભુજી આના આ સ્વરૂપ બતાવે છે કે જીવ છે એ દૈવી અને આસુરી બે પ્રકારના છે. એક તો દૈવીની અંદર માર્ગાધિકૃત એટલે પુષ્ટિ માર્ગી અને મર્યાદા માર્ગી, અને બીજો છે ચર્ષણી એટલે માર્ગની અંદર એની નિષ્ઠા નથી પરંતુ દૈવી જે માર્ગો છે એના સાથે કોઈક ને કોઈક રીતથી એનો સંબંધ થઈ ગયો છે, એ જોડાઈ ગયો છે. આ જે સ્થિતિ છે એ દૈવી ચર્ષણીની થશે. આસુરીમાં પણ એક તો શુદ્ધ આસુરી જીવ જેને આપણે ભગવાને ભગવદ્ ગીતામાં જેને ગણાવ્યા છે, અને એક આસુરી જીવની સાથે જોડાઈ ગયો છે. એટલે આસુરી ચર્ચણી, એને શ્રી મહાપ્રભુજી અજ્ઞા આસુરી કહે છે. હવે આ જીવોનું સ્વરૂપ એવું છે કે જેમ માર્ગમાં જે અધિકૃત છે એટલે પુષ્ટિ જીવ છે અથવા મર્યાદા જીવ છે, એની તો એવી મનોવૃત્તિ છે કે જ્યાંથી એણે શરૂ કર્યું એ માર્ગ જ્યાં સુધી જશે ત્યાં સુધી એ જ પાટે ચાલશે, અને માર્ગ પૂરો થશે ત્યારે જ અટકશે. એ વચ્ચેથી ન તો બીજા કોઈ માર્ગમાં જશે કે ન એ પાછો જશે, એ જ્યાં જઈ રહ્યો છે એ દિશામાં માર્ગ પૂરો થશે નહીં ત્યાં સુધી ચાલ્યો જશે. આ તો માર્ગમાં અધિકૃત જીવની સ્થિતિ છે. પણ જે આ જીવની સાથે જોડાઈ રહ્યો છે, સંસર્ગમાં કોઈ પણ રીતે આવી રહ્યો છે, જન્મથી આવતો હોય, મિત્રતાવશ આવતો હોય, કોઈ ધાંધા કે એવા ગામના સંસર્ગને કારણે, સજાતિને કારણે આવતું હોય, જાતિવશ થઈ જતો હોય, એમ અનેક કારણોથી આ જીવો માર્ગાધિકૃત જીવોની સાથે જોડાઈ જતા હોય છે. પણ એમની ઓળખ ત્યારે છતી થાય છે કે જ્યારે એ યાત્રાને એની પૂર્ણ મુકામ, જે છેલ્લો મુકામ છે, ત્યાં સુધી ચાલુ નથી રાખી શકતા અને વચ્ચેથી ઉતરી જાય છે, તો આ યાત્રાને છોડી દે છે અથવા તો માર્ગને બદલી દે છે, ત્યારે એમની વાસ્તવિકતા છતી થાય છે કે આ જીવ વસ્તુતઃ આ માર્ગમાં અધિકૃત નથી, આ જીવ છે એ ભટકતો છે જે અહીંયા આવી ચડ્યો છે. આપણે જ્યારે રસ્તામાંથી બહુ સ્પીડથી જઈએ, વાહન ચલાવીએ, ત્યારે આજુબાજુના જે કાગળિયા અને પ્લાસ્ટિકની થેલીઓને પણ આપણે જ્યારે પ્રરણ કરતી ઉડતી ઉડતી આવે, તમે જોતા હશો વાહનોમાં ધૂળ પણ ઉડતી ઉડતી આવે, થોડી થોડી વાર સુધી આપણી સાથે ચાલે, કેમકે હવાનો દબાવ જ એવી રીતે ત્યાં એક અવકાશ સર્જે છે કે એની સાથે એના ફોર્સમાં એ સાથે વહી જાય છે. તો આપણો ક્યારેક પુષ્ટિનો ફોર્સ એવો ચાલે એને કારણે બહુ મોટો ઉત્સવ આવે, અધિક માસ આવી જાય, હે ચતુર્માસ આવી જાય, જ્યારે મોટો ફોર્સ આવી જાય પુષ્ટિનો, ત્યારે જે લોકો આમ ક્યારેય પુષ્ટિમાં ન દેખાતા હોય એવા ચહેરાઓ પણ એ પુષ્ટિ મહોત્સવની અંદર આપણને એમના દુર્લભ દર્શન થઈ જાય. અને પાછા જ્યારે મહોત્સવ પૂર્ણ થયો નહીં, અધિક માસ ગયો નહીં, ચતુર્માસ ગયો નહીં, કે એવા ગાયબ થાય કે પછી 3 વર્ષે પાછા દેખાય, ત્યાં સુધી એ ગાયબ થઈ જાય ત્યાંથી. તો આને શું સમજવું, એક ઉભરો છે, માહોલનો એક પ્રભાવ છે જેનાથી એ લોકો આની અંદર ખેંચાઈ આવ્યા છે, કોઈ ગ્રેવિટેશનલ ફોર્સ છે અથવા કોઈ એવું ચુંબકીય ત્યાં આકર્ષણ છે કે જેને કારણે એ લોકો આવી જઈ રહ્યા છે, પરંતુ ત્યાં એ ટકી નથી શકતા. ટકવું છે એ ત્યારે શક્ય બને કે જ્યારે પ્રભુ દ્વારા થયેલું વરણ ત્યાં ઠોકાયેલું હોય, તો એ માર્ગમાં ટકી શકે, નહીં તો એ નથી ટકી શકતા. કઠિન યાત્રા તમે કોઈ પણ શરૂ કરો ત્યારે એ યાત્રાની અંદર જેમ જાહેરાત થાય તેમ સાથે જ ઘણા લોકોને એકદમ ઉત્સાહ આવી જાય, ચલો અમે પણ જઈશું. પણ યાત્રા જ્યારે શરૂ થાય ને પછી યાત્રાની કઠિનાઈ, એમની મુસીબત, એ જ્યારે જેમ જેમ સામે આવતી જાય તેમ તેમ એક એક વિકેટ ખરતી જાય. બસ અમે અહીંયા સુધીનો જ સંકલ્પ કર્યો હતો, કેટલાક જતીપુરાથી ખરી પડે અને કેટલાક ખરી પડે, એમ એ યાત્રામાંથી ધીરે ધીરે લોકો ખરતા જાય, શુદ્ધ એ બચે કે જેમણે પોતાનું એમનું વરણ છે એ ભગવાન દ્વારા સ્થિરતાથી થયેલું છે. એવા ચર્ચણી જેમ આ માર્ગની અંદર છે, એમ આપણા વ્યવહારમાં પણ એ જાતના ચર્ચણી જીવો આપણને જોવા મળશે. દરેક ક્ષેત્રમાં, લગ્ન વગેરે ક્ષેત્રમાં, ધંધાના ક્ષેત્રમાં, અભ્યાસના ક્ષેત્રમાં, હરવા ફરવાના ક્ષેત્રમાં, આનંદ પ્રમોદમાં, દરેક જગ્યાએ આ જાતના ચર્ચણી જીવો આપણને મળી જશે કે ઉત્સાહમાં એક વખત તો આપણા સાથે સંમિલિત થઈ જાય પણ પછી લાંબો સાથ નભાવી ન શકે, એમની રુચિ પલટાઈ જાય, એમની ઈચ્છાઓ છે બીજા સંકલ્પો જાગૃત થઈ જાય અને એ માર્ગને છોડી અને બીજા કોઈક માર્ગમાં પોતાનું કિસ્મત અજમાવવા માટે ચાલ્યા જતા હોય. એ રીતે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ સૃષ્ટિમાં પણ સંઘને કારણે એવી રુચિ દેખાડતા કે પુષ્ટિના સંઘમાં આવે તો પુષ્ટિની રુચિ દેખાડતા, મર્યાદાના સંઘમાં જાય તો મર્યાદાની રુચિ દેખાડતા, અને પ્રવાહમાં જાય તો પ્રવાહની રુચિ દેખાડતા લોકો હોય છે. એમને પ્રવાહી નહીં સમજવા જોઈએ, એમને મર્યાદા માર્ગી નહીં સમજવા જોઈએ, એમને પુષ્ટિ માર્ગી નહીં સમજવા જોઈએ. આ એવા જીવો છે કે જે ભટકનારા છે, આ જીવોથી સાવધ રહેવું. માર્ગમાં જે અધિકૃત છે, અંગીકૃત છે, એ લોકોએ આવા ભટકતા લોકોથી સાવધ રહેવું જોઈએ. એનું કારણ શું કે જેમ એક ક્લાસની અંદર બહુ સિન્સિયર નિષ્ઠાવાળો વિદ્યાર્થી હોય એવા રમતિયાળ વિદ્યાર્થીઓ પણ હોય અને મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ પણ હોય. શિક્ષકો માતા પિતાઓ એવી સતત સલાહ આપતા હોય કે રખડું તોફાની રમતિયાળ વિદ્યાર્થીઓનો સંગ સોબત નહીં કરવી. શા માટે નહીં કરવી? નહીં તો તમે તમારા લક્ષ્યથી ભટકી જશો. રમવાની ઈચ્છા કોને ન થાય? કોણ બાળક છે એને રમવાનું ન ગમે? રખડવાનું કોને ન ગમે? ભણતર સિવાયનું બીજું દુનિયાનું કોઈ પણ કામ કરવાનું કોણ વિદ્યાર્થીને ન ગમે? બધું જ ગમે, ભણવાનું જ ન ગમે. જેનું નિયમ બનાવવામાં આવે એ જ ન ગમે, બાકી બધું ગમે. આ એક મનુષ્ય સ્વભાવ છે. પણ આપણે એમને એમ કહીએ છીએ કે ભાઈ તને ભણવું છે તો આવા લોકોની સોબત તને છોડવી પડશે, કેમ કે એમના પ્રભાવમાં તું તારા લક્ષ્યથી વિચલિત થઈ જઈશ. શ્રી મહાપ્રભુજીએ આ જીવોની અહીંયા વિવેચના એટલા માટે કરી છે કે પુષ્ટિ જીવ ક્યારેક આવા ભટકતા ચર્ચની જીવોના સંગમાં આવી જઈને એમના જેવી મનોવૃત્તિને પોતે ધારણ ન કરી લે. નહીં તો માર્ગ છે એ ઉત્તમ પ્રાપ્ત કરી લીધા છતાં પણ માર્ગથી ભટકી જવાનો અવસર આવશે. એટલે સંબંધિનસ્તુ યે જીવાઃ પ્રવાહસ્થાસ્ તથા પરે, માર્ગના સંબંધિત જીવો અને અન્ય પ્રવાહી જીવો પણ એવા છે કે જે તે માર્ગમાં આવીને એવા લક્ષણો પોતે અપનાવી લેતા હોય છે. આપણે પ્રાણી સૃષ્ટિમાં જો જોઈએ તો કાચિંડા જેવા પશુઓ હોય છે, એ આ રીતથી આપણને છેતરી દે. શિકારીઓને છેતરવા માટે કુદરતે એમને એવી શક્તિ આપી છે કે જે રંગના આધારની અંદર બેઠો હોય એ રંગ પોતે પોતાના શરીરનો બદલી દે, જેથી શિકારી છે એને શિકાર ન બનાવી શકે. લીલા લીલોતરીમાં બેઠો હોય તો લીલો રંગ ધારણ કરી લે, લાકડા ઉપર બેઠો હોય તો ડાળી શાખા છે એનો રાખોડી કે લાલ કથ્થઈ રંગ ધારણ કરી લે, જેથી શિકાર એને ન ઓળખી શકે. તો આ જે વૃત્તિ છે, આવી જાતની વૃત્તિ છે એ ચર્ચની જીવોની પણ હોય છે. એટલે એ જે જાતનો દેશ તે જાતનો વેશ ધારણ કરી અને ત્યાંના અનુરૂપ થઈ જાય છે. આ મનોવૃત્તિ આજના યુગની બહુ વ્યાપક મનોવૃત્તિ છે. માણસની બદલી થાય અને જે પ્રદેશમાં એ જાય એમ ઈચ્છે કે હું એ પ્રદેશના સમાજના અનુકૂળ થઈ જાઉં, ત્યાંના સાથે હું હળી મળી જાઉં. એટલે ત્યાંની ભાષા, વેશ, ખાનપાન આ બધું આપણે સ્વીકારીએ છીએ, એમાં કોઈ ખોટી વસ્તુ નથી. પરંતુ આ જે બદલાવ છે એ બદલાવને ઘણા બધા લોકો આજની તારીખમાં ધર્મની અંદર પણ આટલી જ છૂટછાટ એ લોકો લેતા હોય છે. જેમ અત્યારે એક બહુ પ્રસિદ્ધ કથાકારની કથા ચાલી રહી છે, ત્યાં જેવો દેશ તેવો વેશ. રામકથાની અંદર નમાજ પણ પડી શકાય, પડી રહે છે લોકો અને વાહવા થઈ રહી છે. વાહવા, એકતા તો આનાથી સ્થાપિત થશે. તમે શું કરી રહ્યા છો? એક વાતનો વિચાર કરો તમે કે આ શું છલ કરી રહ્યા છો, તમારી જાતને છેતરી રહ્યા છો. નમાજ પડવામાં કઈ બુરાઈ નથી, પ્રોવાઈડેડ તમે મુસલમાન છો. મુસલમાનને નમાજ જ પડવી જોઈએ, એને રામકથાની જરૂર નથી. તમે રામ ભક્ત છો, ઘણી સારી વાત છે. નમાજ પડવી તમારા માટે જરૂરી નથી, કેમ કે જે દિવસે તમે રામાયણ ખોલશો, જે દિવસે તમે કુરાનને ખોલશો, ત્યારે કુરાન એમ કહેશે કે ઈશ્વર કે જેનું આકાર છે એની પૂજા કરે છે એના માટે સનાતન નર્ક છે. મુસલમાન સાચો એ છે કે જે આવા મૂર્તિ પૂજકો છે એને આ દુનિયામાંથી ખતમ કરે. હવે પણ